આજના આ ડીપ ડાઇવમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ સાંભળવામાં કોઈ જૂના ઇતિહાસના પુસ્તક જેવો લાગે. હા, પણ ખરેખર એવું નથી. બિલકુલ નથી. ઇતિહાસ ઘણીવાર માત્ર રાજાઓના નામ અને કઈ સાલમાં કયું યુદ્ધ થયું એની યાદી બનીને રહી જતો હોય છે. સાચી વાત. પણ આજે આપણે જે માહિતી જોવાના છીએ તે એકદમ રોમાંચક છે. આજના આપણા સ્ત્રોત છે ગુજરાતનો સુવર્ણયુગ સોલંકી વંશ, જેને ચૌલુક્ય વંશ પણ કહેવાય છે. તેના ઐતિહાસિક દસ્તાવેજો અને નોંધ આપણે જોવાના છીએ. આપણું મુખ્ય મિશન એ સમજવાનું છે કે ઈસવીસન 940 થી 1244 સુધીનો જે આશરે 300 વર્ષનો સમયગાળો હતો તેને શા માટે ગુજરાતનો સુવર્ણયુગ માનવામાં આવે છે. બરાબર છે. આ માત્ર કોઈ એક રાજાની સત્તાની વાત નથી. આ વાત છે એક આખે આખા પ્રદેશની ઓળખ ઊભી થવાની, અદ્ભુત વહીવટીતંત્ર, ઇન્ટરનેશનલ બિઝનેસ અને કલાના એક એવા શિખરની વાત છે જેણે આજના ગુજરાતનો પાયો નાખ્યો. અને આ સમજવું બહુ જ અગત્યનું છે, કારણ કે જ્યારે આપણે કોઈ પણ સમયગાળાને સુવર્ણયુગ કે ગોલ્ડન એરા કહીએ છીએ ત્યારે એ કોઈ રાતોરાત થયેલો જાદુ નથી હોતો. હા, કોઈ એક સવારે ઉઠીને નક્કી થોડું થાય કે ચાલો આજથી સુવર્ણયુગ શરૂ. એક્ઝેક્ટલી. આ બહુ જ ધીમી અને સચોટ પ્રક્રિયા હોય છે જેમાં રાજકીય સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ એટલે કે પૈસાનો યોગ્ય ફ્લો અને સાંસ્કૃતિક વિકાસ, આ ત્રણેય વસ્તુઓનું જ્યારે એક પરફેક્ટ બેલેન્સ બને છે ને ત્યારે જ કોઈ પ્રદેશ સુવર્ણયુગમાં પ્રવેશે છે. સોલંકી વંશે જે 300 સદી શાસન કર્યું તેમાં આ સમન્વય એટલો જબરદસ્ત હતો કે એણે ગુજરાતની આખી શકલ બદલી નાખી. તો ચાલો આખી ઘટનાને એકદમ શરૂઆતથી સમજીએ. જો આપણે આને આજના સંદર્ભમાં જોવું હોય તો આપણે આને એક બહુ જ મોટા અને સફળ સ્ટાર્ટઅપની જેમ જોઈ શકીએ. એકદમ સાચું. આપણા સ્ત્રોતોમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે આ સામ્રાજ્યના ફાઉન્ડર હતા મૂલરાજ સોલંકી, અને એમણે જે કર્યું તે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. એમણે માત્ર કોઈ એક નાનું રાજ્ય નહોતું બનાવ્યું. એ સમયે આસપાસના જે નાના નાના રજવાડાઓ વેર વિખેર હતા એમણે બધાને એકત્ર કર્યા અને એક બહુ જ મજબૂત સામ્રાજ્યનું માળખું ઊભું કર્યું. હા, અને એમની સૌથી મોટી માસ્ટર સ્ટ્રોક હતી અણહિલવાડ પાટણને પોતાની રાજધાની બનાવવી. બિલકુલ. અણહિલવાડ પાટણની પસંદગી અને તેનો વિકાસ એ આખી કથાનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આજે આપણે મેટ્રો સિટીઝની વાત કરીએ છીએ ને, જેમ કે મુંબઈ કે ન્યુયોર્ક, જ્યાં દુનિયાભરના લોકો આવે છે, વેપાર થાય છે, એજ્યુકેશનના મોટા સેન્ટર્સ હોય છે. અણહિલવાડ પાટણ એ સમયનું બરાબર આવું જ એક ગ્લોબલ હબ હતું. તે માત્ર વહીવટી કામકાજ પૂરતું કે રાજાના બેસવા પૂરતું મર્યાદિત નહોતું. હા, મેં પણ સ્ત્રોતોમાં એ નોંધ્યું છે. દસ્તાવેજોમાં એવું વર્ણન છે કે વિદેશી વેપારીઓ દૂર દૂરથી પાટણમાં આવતા હતા. સાચી વાત. એટલે મતલબ કે એ શહેરની ડિઝાઇન અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લેવલનું હશે કે બહારના લોકોને ત્યાં આવીને વ્યાપાર કરવામાં સેફટી અને પ્રોફિટ બંને દેખાતા હશે. એક્ઝેક્ટલી. અણહિલવાડ પાટણ સોલંકી શાસનનું હૃદય બની ગયું હતું. રાજ્યના તમામ મોટા નિર્ણયો ત્યાંથી લેવાતા, પણ તેની સાથે સાથે તે શિક્ષણ અને સંસ્કૃતિનું પણ વિરાટ કેન્દ્ર હતું. મોટા મોટા વિદ્વાનો ત્યાં આવતા હતા. હા, મંદિરો, વાવ અને શૈક્ષણિક સંકુલોનો ત્યાં જે રીતે વિકાસ થયો તેને આવનારી સદીઓ માટે ગુજરાતનો પાયો નાખ્યો. આજે પણ જો પાટણની મુલાકાત લઈએ તો એ સોલંકી કાળના ભવ્ય આર્કિટેક્ચર અને એ સમયની સૂચના પુરાવાઓ ત્યાંની ઇમારતોમાં જોવા મળે છે. એ ખરેખર અદ્ભુત કહેવાય. એક મજબૂત ફાઉન્ડેશન નંખાઈ ગયો. પણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ મોટું સામ્રાજ્ય ઊભું થાય પછી આવનારી પેઢીઓ કદાચ એને સાચવી નથી શકતી. હા, એવું ઇતિહાસમાં વારંવાર બન્યું છે. પણ અહીં વાર્તા કંઈક અલગ જ છે. મૂલરાજ સોલંકી પછી જે શાસકો આવ્યા એમનું નેતૃત્વ એટલું બધું વૈવિધ્યસભર હતું કે સાંભળીને નવાઈ લાગે. જાણે દરેક શાસક પોતાની એક અલગ જ એક્સપર્ટીઝ લઈને આવતો હતો. સાચી વાત છે. જો આપણે આખી ક્રોનોલોજી એટલે કે સમયક્રમ જોઈએ તો આ સામ્રાજ્ય કેમ આટલું લાંબુ ટક્યું તેનું કારણ આ અલગ અલગ વિઝનવાળા નેતાઓ જ હતા. બરાબર. મૂલરાજ સોલંકીએ પાયો નાખ્યો અને સિસ્ટમ બનાવી, પણ ત્યાર પછી જ્યારે ભીમદેવ પ્રથમ સત્તા પર આવ્યા ત્યારે તેમણે આખું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલા પર શિફ્ટ કર્યું. એક મિનિટ, આ થોડું આશ્ચર્યજનક નથી લાગતું? ઇતિહાસમાં મોટાભાગે રાજાઓ બસ આક્રમણો કરવા અને પોતાની જમીન વધારવામાં જ વ્યસ્ત હોય છે. હા, મોટાભાગનો ઇતિહાસ એવો જ છે. પણ ભીમદેવ પ્રથમના સમયમાં કલા અને સ્થાપત્ય એના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર એમને જ બનાવડાવ્યું હતું ને? હા, બિલકુલ. ભીમદેવ પ્રથમનો સમયગાળો સોલંકી વંશનો સૌથી શક્તિશાળી કાળ માનવામાં આવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર માત્ર એક ધાર્મિક જગ્યા નથી, તે આર્કિટેક્ચર અને એસ્ટ્રોનોમીનું એક માસ્ટરપીસ છે. હા, એનું ગણિત જ અદ્ભુત છે. પણ એનાથી પણ વધુ રસપ્રદ બાબત એ છે કે તેમણે પ્રજાની રોજબરોજની જરૂરિયાતો પર ખૂબ ધ્યાન આપ્યું, ખાસ કરીને પાણી માટે વાવ અને કુંડનો જબરદસ્ત વિકાસ કર્યો. વાવ વિશેની માહિતી તો ખરેખર મને ચોંકાવનારી લાગી. આપણે સામાન્ય રીતે વાવ એટલે કે સ્ટેપવેલને માત્ર પાણી ભરવાની એક જગ્યા તરીકે વિચારીએ છીએ, પણ આપણા સ્ત્રોતો પ્રમાણે આ વાવ એ સમયના કમ્યુનિટી સેન્ટર્સ હતા. એ 100% સાચી વાત છે. વાવનું એન્જિનિયરિંગ એવું હતું કે જમીનની અંદર ઘણા માળ સુધી ઊંડી જતી. બહાર ગમે એટલી ગરમી હોય પણ વાવની અંદરનું તાપમાન હંમેશા ઠંડુ રહેતું, એટલે તે માત્ર સિંચાઈ કે પીવાના પાણીનો સોર્સ નહોતી, પણ મુસાફરો અને સ્થાનિક લોકો માટે ભેગા થવાની, આરામ કરવાની અને સામાજિક ચર્ચાઓ કરવાની જગ્યા હતી. એક પ્રકારના એસી રૂમ્સ જ કહી લો એ સમયના. બિલકુલ, અને આ પ્રકારના ડેવલપમેન્ટથી જ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. વાવ, ને આ કન્સેપ્ટથી તો ખરેખર ઇમ્પ્રેસ થઈ જ જવાય છે. એ પછી આવે છે કર્ણદેવ, જેમણે સુરક્ષા અને સામ્રાજ્યના વિસ્તાર પર કામ કર્યું. પણ ત્યારબાદ જે નામ આવે છે તે તો ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી એક છે, જયસિંહ સિદ્ધરાજ. દસ્તાવેજોમાં એમના વિશે જે વાતો છે તે સાબિત કરે છે કે તેઓ એક પરફેક્ટ સીઈઓ હતા. જયસિંહ સિદ્ધરાજનું શાસન એમના ન્યાય માટે ખૂબ જ પ્રખ્યાત હતું. તેઓ અત્યંત પ્રજાહિતકારી રાજા હતા. તેમણે માત્ર યુદ્ધો નહોતા કર્યા પણ શિક્ષણ અને સાહિત્યને એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે એમના દરબારમાં વિદ્વાનો અને કવિઓ હોવા એ એક બહુ જ મોટા ગર્વની વાત ગણાતી. અચ્છા, કલાકારો અને સ્કોલર્સને જે માન સન્માન ત્યાં મળતું એના લીધે આખા દેશમાંથી ટેલેન્ટ ગુજરાત તરફ આકર્ષિત થતું હતું. વાહ. અને ત્યાર પછી આવ્યા કુમારપાળ. હવે અહીંથી આખો ટ્રેન્ડ પાછો બદલાય છે. અત્યાર સુધી આપણે સુરક્ષા, સ્થાપત્ય અને સાહિત્યની વાત કરી, પણ કુમારપાળના સમયમાં જાણે એક નવો જ એંગલ ઉમેરાયો. એ બહુ મોટો નિર્ણય કહેવાય એ સમય માટે. બિલકુલ. તેમણે અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયોનું નિર્માણ કરાવ્યું. જો આપણે આ આખી યાત્રાને મોટા ચિત્ર સાથે જોડીને જોઈએ તો સમજાય છે કે આ એક ચેઇન રિએક્શન હતું. કેવી રીતે? હું સમજતી નથી. હું સમજાવું. મૂળરાજે સુરક્ષાનો પાયો આપ્યો, ભીમદેવે આર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, કર્ણદેવે બોર્ડર સિક્યોર કરી, જયસિંહ સિદ્ધરાજે સાહિત્ય અને ન્યાય આપ્યો, અને છેલ્લે કુમારપાળે સમાજને એક મોરલ કંપાસ એટલે કે નૈતિક મૂલ્યો અને અહિંસા શીખવી. આહા, હવે સમજાયું. એક પછી એક શાસકોની આ અલગ અલગ પણ એકબીજાને પૂરક એવી નીતિઓને કારણે જ આ સુવર્ણયુગ આટલા લાંબા સમય સુધી અડીખમ ઊભો રહી શક્યો. આ સાંભળીને એક સ્વાભાવિક પ્રશ્ન થાય. આપણે રાજાઓની વાત તો બહુ કરી લીધી, પણ આ બધાનો ખરેખર અર્થ શું છે? જમીન પર રહેતા એક સામાન્ય ખેડૂત કે વેપારી માટે આ સમયગાળો કેવો હતો? મતલબ કે સરકારનું રોજિંદું કામકાજ ચાલતું કેવી રીતે હતું? કારણ કે જો માત્ર રાજાના જ હાથમાં બધો પાવર હોય તો સિસ્ટમ ગમે ત્યારે ભાંગી પડે. બહુ જ સાચો પ્રશ્ન છે. અને આનો જવાબ છે વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન. આપણા દસ્તાવેજો ક્લિયરલી બતાવે છે કે વહીવટી માળખું અત્યંત એડવાન્સ્ડ હતું. વિકેન્દ્રીકરણ એટલે કે બધો કંટ્રોલ કોઈ એક રાજાની મુઠ્ઠીમાં નહોતો એમ જ ને. જાણે આજના સમયમાં આપણે ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અલગ અલગ લેવલ પર કામ કરે છે, બરાબર ને? બિલકુલ એ જ રીતે. રાજા ભલે સર્વોચ્ચ સત્તા પર હતા, પણ એમણે આખું રાજ્ય અલગ અલગ પ્રાંતોમાં વહેંચી દીધું હતું, અને દરેક પ્રાંતનો વહીવટ મંત્રીઓ અને મહામાત્યો ચલાવતા હતા. ટેક્સ સિસ્ટમ પણ બહુ જ સુવ્યવસ્થિત હતી. પણ આમાં સૌથી પાવરફુલ વાત શું હતી ખબર છે? ન્યાયતંત્ર. દસ્તાવેજોમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે ન્યાય માટે બિલકુલ અલગ અધિકારીઓની નિમણૂક થતી હતી. ઓહ, એટલે કે જે લોકો સરકાર ચલાવે છે એ જ લોકો ન્યાય નથી આપતા? સાચી વાત. ન્યાયતંત્ર એકદમ સ્વતંત્ર હતું. આનો સીધો અર્થ એ થયો કે સામાન્ય પ્રજાનું શોષણ લગભગ નહિવત હતું. જો કોઈ ખેડૂત કે વેપારી સાથે અન્યાય થાય તો એ સીધો ન્યાયાધીશ પાસે જઈ શકતો હતો. એક્ઝેક્ટલી. અને જ્યારે સમાજમાં ન્યાયની ખાતરી હોય ત્યારે જ પ્રજા નિર્ભય બને છે, અને નિર્ભય પ્રજા જ પોતાના બિઝનેસ, ખેતી અને કલામાં પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. અને એના જ પરિણામે આર્થિક સમૃદ્ધિ ટોચ પર પહોંચી. ખેતીની વાત તો આપણે કરી જ કે વાવ અને કુંડથી સિંચાઈ થતી, પણ વેપાર વિશેની વિગતો તો ખરેખર મગજ ફેરવી નાખે તેવી છે. અરબ દેશો સાથેનો વેપાર. હા, એ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર બહુ જ પૂરજોશમાં ચાલતો હતો. ગુજરાતના બંદરો અને બજારો હંમેશા વિદેશી જહાજોથી ધમધમતા રહેતા હતા. ખાસ કરીને અરબ દેશો સાથેનો વેપાર ખૂબ જ ડેવલપ થયેલો હતો. અને અહીં એક બહુ જ મોટો સાયકોલોજિકલ અને સોશિયલ એંગલ છે. કેવો એંગલ? જ્યારે તમે ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો ને, ત્યારે માત્ર માલસામાનની આપ લે નથી થતી, નવા વિચારો, નવી સંસ્કૃતિઓ અને નવી ભાષાઓ પણ તમારી જમીન પર આવે છે. સાચી વાત છે. વિદેશી વ્યાપારીઓ જ્યારે સતત આવજા કરે છે, ત્યારે સમજ વધારે ઓપન માઇન્ડેડ બને છે. એ લોકો નવી વસ્તુઓ સ્વીકારતા શીખે છે. અને મને લાગે છે કે કદાચ એ જ કારણ હશે કે સોલંકી કાળમાં જે લેવલની ધાર્મિક સહિષ્ણુતા એટલે કે રિલિજિયસ ટોલરન્સ જોવા મળે છે તે અદ્ભુત છે. બિલકુલ. આપણા સ્ત્રોતોમાં છે જ કે હિન્દુ અને જૈન બંને ધર્મોને એક સમાન સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એક બાજુ મંદિરોમાં વૈદિક યજ્ઞો અને પૂજાઓ થતી હતી, તો એ જ સમયે બીજી બાજુ જૈન ઉપાશ્રયોનું પણ પૂરા રિસ્પેક્ટ સાથે નિર્માણ થતું હતું. બરાબર. અને માત્ર ધર્મ જ નહીં, ભાષાઓના વિકાસમાં પણ આ ખુલ્લાપણું દેખાય છે. હા, સંસ્કૃત અને પ્રાકૃત બંને. હા, કોઈ એક ભાષાને જબરદસ્તીથી લોકો પર થોપી દેવામાં નહોતી આવી. એ સમયે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ આ ત્રણેય ભાષાઓનો એક સાથે સમાંતર વિકાસ થયો. આ બતાવે છે કે સમાજમાં કેટલી સ્વીકૃતિ હતી. વાહ, આ બધું સાંભળીને એવું લાગે કે આપણે કોઈ આધુનિક પ્રોગ્રેસિવ સમાજની વાત કરી રહ્યા છીએ જે આજથી હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં હતો. ખરેખર. પણ જો આખા સોલંકી કાળની કોઈ સૌથી વિઝ્યુઅલ અને યાદગાર ભેટ હોય તો તે છે એમની સ્થાપત્ય શૈલી. આપણા સોર્સિસમાં એક બહુ જ સુંદર શબ્દપ્રયોગ છે, પથ્થરોમાં કંડારાયેલી કવિતા. એ શબ્દપ્રયોગ એકદમ સચોટ છે. સોલંકી આર્કિટેક્ચર એની નાજુક કોતરણી અને સિમેટ્રિકલ એટલે કે સમમિતીય ડિઝાઇન માટે પ્રખ્યાત છે. બરાબર. એમના સ્થાપત્યોમાં જો આપણે ધ્યાનથી જોઈએ તો ભૌમિતિક આકારો અને ધાર્મિક પ્રતીકોને એટલી ઝીણવટથી કોતરવામાં આવ્યા હોય છે કે જાણે પથ્થર નહીં પણ લાકડા પર કામ કર્યું હોય. આપણે રાણી કી વાવનું જ ઉદાહરણ લઈએ. આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હા, કોઈ પણ વ્યક્તિ માત્ર એના પગથિયા અને ત્યાં રહેલી મૂર્તિઓની કોતરણી જુએ તો દંગ રહી જાય. જમીનની અંદર એટલી ઊંડાઈ સુધી આખે આખી ઇમારત ઊભી કરવી અને એમાં દેવી દેવતાઓની એકદમ જીવંત લાગતી મૂર્તિઓ કંડારવી, એ સમયના સાધનો વગર બહુ મોટું કામ હતું. અથવા મોઢેરાનું સૂર્ય મંદિર વિચારો, જ્યાં આખું ગર્ભગૃહ એ રીતે ડિઝાઇન કરાયું છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું અંદર પ્રવેશે. આ માત્ર ઇમારતો નથી, આ એ સમયના એન્જિનિયરો, કલાકારો અને મજૂરોની બુદ્ધિમત્તાનો પુરાવો છે. સાચી વાત. પથ્થર પર એટલી નાજુક કોતરણી કરવી કે સદીઓ પછી ભૂકંપો અને વાતાવરણના માર પછી પણ એ અકબંધ રહે, તે કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આ બધું સાંભળીને મનમાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. કયો સવાલ? જો બધું જ આટલું સુંદર હતું, જો વહીવટ આટલો પારદર્શક હતો, પૈસાની કોઈ કમી નહોતી, કલા અને વ્યાપાર એની ટોચ પર હતા, તો પછી એવું તે શું થયું કે ઈસવીસન 1244માં આટલા મહાન અને શક્તિશાળી વંશનું અચાનક પતન થઈ ગયું? આ સુવર્ણયુગનો અંત કેવી રીતે આવ્યો? આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. સ્ત્રોતો આ પતન માટે બહુ જ સ્પષ્ટ કારણો આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મોટું સામ્રાજ્ય ત્યારે જ પડે છે જ્યારે બહારથી કોઈ મોટો હુમલો થાય. હા, વિદેશી આક્રમણોની જ વાત આવે છે હંમેશા. હા, વિદેશી આક્રમણો એ સમયે વધવા લાગ્યા હતા એ વાત સાચી છે, પણ એ પતનનું મુખ્ય કારણ નહોતું. સૌથી મોટું અને પહેલું કારણ હતું આંતરિક સત્તા સંઘર્ષ. અચ્છા, એટલે કે ઘરની અંદર જ સત્તા માટે ઝઘડા શરૂ થઈ ગયા હતા. બરાબર. જ્યારે રાજવી પરિવાર અને મંત્રીઓ વચ્ચે અંદર અંદર જ ખુરશી માટે ખેંચતાણ શરૂ થાય છે, ત્યારે સિસ્ટમ પરથી ફોકસ હટી જાય છે. એ તો સ્વાભાવિક છે. અને બીજું મોટું કારણ હતું નબળું નેતૃત્વ. છેલ્લા સમયગાળામાં જે શાસકો આવ્યા એમની પાસે મૂળરાજ સોલંકી કે જયસિંહ સિદ્ધરાજ જેવું કોઈ લાંબા ગાળાનું વિઝન નહોતું. જ્યારે સેન્ટર એટલે કે રાજા નબળો પડે, ત્યારે જે વિકેન્દ્રીકરણનો ફાયદો થતો હતો એ જ નુકસાનમાં ફેરવાઈ જાય છે, કારણ કે પ્રાંતના અધિકારીઓ પોતપોતાની મનમાની કરવા લાગે છે. એટલે એમ કહી શકાય કે નબળું નેતૃત્વ, આંતરિક રાજકીય સંઘર્ષ અને એ નબળાઈનો લાભ ઉઠાવીને થયેલા બહારના હુમલાઓ, આ ત્રણેય વસ્તુઓએ ભેગા મળીને આ સુવર્ણ યુગ પર પૂર્ણવિરામ મૂકી દીધું. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ તેમ વાઘેલા વંશની શરૂઆત થઈ. હા, આ આખો ઇતિહાસ આપણને બહુ મોટા પાઠ ભણાવે છે. જો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એ ક્લિયર છે કે સોલંકી વંશે ખરેખર ગુજરાતને એક એવું ફાઉન્ડેશન આપ્યું જેની પર આજનું ગુજરાત ઊભું છે. સાચી વાત. ધાર્મિક સહિષ્ણુતાનું મોડલ, આંતરરાષ્ટ્રીય વેપારની સમજ અને અદ્ભુત આર્કિટેક્ચર, આ બધું જ એ સમયની જ ભેટ છે. અને આજના સમયમાં આ બધું જાણવું બહુ જરૂરી છે, કારણ કે આ આપણને શીખવે છે કે કોઈ પણ સમાજ સમૃદ્ધ કેવી રીતે બને છે. જ્યારે એક શ્રેષ્ઠ વહીવટ હોય, જ્યાં સામાન્ય માણસનું શોષણ ન થતું હોય, જ્યારે દુનિયા સાથે વેપાર કરવા માટે રસ્તાઓ ખુલ્લા હોય, અને સૌથી મોટી વાત, જ્યારે સમાજના દરેક ધર્મ, દરેક વર્ગ અને દરેક ભાષાને એક સમાન તક અને રિસ્પેક્ટ આપવામાં આવે ને, ત્યારે જ ગોલ્ડન એરા આવે છે. એક્ઝેક્ટલી. આ વાતો આજના કોર્પોરેટ વર્લ્ડ અને આધુનિક દેશોના ઘડતર માટે પણ એટલી જ લાગુ પડે છે. એકદમ સાચી વાત. આ માત્ર ઇતિહાસ નથી, આ એક સક્સેસ ફોર્મ્યુલા છે જેને આપણે વારંવાર સમજીને અમલમાં મૂકવાની જરૂર છે. અને હા, આજના ડીપ ડાઈવને પૂરા કરતા પહેલા સ્ત્રોતોના આધારે મને એક બહુ જ ઊંડો વિચાર આવ્યો છે, જેના પર વિચાર કર્યા વગર રહી શકાય તેમ નથી. હા, ચોક્કસ કહો. આપણે જોયું કે સ્ત્રોતોમાં સોલંકી વંશના પતન માટે વિદેશી આક્રમણોને એક કારણ માનવામાં આવે છે, પણ સાથે સાથે આંતરિક સત્તા સંઘર્ષ અને નબળું નેતૃત્વનો પણ એટલો જ સ્પષ્ટ ઉલ્લેખ છે. હા, અને આ બહુ જ વિચારવા જેવી વાત છે. તો સવાલ એ થાય છે કે શું કોઈપણ મહાન, શક્તિશાળી અને સમૃદ્ધ સામ્રાજ્ય ખરેખર ક્યારેય માત્ર બહારના હુમલાઓથી તૂટી શકે ખરું? કે પછી કોઈ પણ બિલ્ડિંગ પડવાની શરૂઆત હંમેશા અંદરની દિવાલોમાં પડતી તિરાડોથી જ થાય છે? બહુ જ ગહન પ્રશ્ન છે. જો સોલંકી વંશના શાસકો વચ્ચે અંદર અંદર ઝઘડા ન થયા હોત, જો એમનું નેતૃત્વ અગાઉના રાજાઓ જેટલું જ મજબૂત અને એકજૂટ રહ્યું હોત, તો શું ખરેખર દુનિયાની કોઈ બહારની તાકાત આ સુવર્ણ યુગને ખતમ કરી શકી હોત? કદાચ ક્યારેય નહીં. આ એક એવો સવાલ છે જે માત્ર હજાર વર્ષ જૂના ઇતિહાસ પૂરતો સીમિત નથી, આજના સમયની સંસ્થાઓ, મોટી કંપનીઓ અને દેશો માટે પણ આ એટલો જ સાચો છે. બિલકુલ સાચો છે. આ એક વિચાર સાથે આપણે આજની આ ગહન ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા ડીપ ડાઈવ સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.